أعوذ بالله من الشيطان الرجيم. الله तारी पनाह मांगू छु, तारा आश्रा मा रहवा चाहू छु, काढ़ी मुकाएला शैतान ना कब्जा माथी, वसवसा माथी बचवा माटे। بسم الله الرحمن الرحيم. الله ना नाम थी જે એટલો મોટો દયાળુ ને રહેમ કરનાર છે કે જે તેને માને તેના પર તો રહેમ કરે છે, પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ રહેમ કરે છે. બધી રીતના વખાણ અને તારીફ અલ્લાહને માટે, અલ્લાહને માટે લાયક છે અને તેને જ શોભે છે કે જે બધી દુનિયાઓનો પાળવા વાળો છે. તે રહેમાન અને રહીમ છે, એટલે કે તેની રહેમત એટલી વિશાળ ને મોટી છે કે જે તેને માને છે તેના ઉપર તો રહેમ કરે છે, પણ જે તેને માનતો નથી તેના ઉપર પણ તેની રહેમત ફેલાયેલી છે. مالك يوم તે કયામતના દિવસનો માલિક છે. ઇયાક નઅબુદુ વ ઇયાક નસ્તઈન. અલ્લાહ, અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ ચાહીએ છીએ. ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. અમને સીધા રસ્તા ઉપર કાયમ રાખ. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. એ લોકોના રસ્તા ઉપર કે જેમના ઉપર તારી રહેમત ઉતરી છે, તેમજ ન એ લોકોના રસ્તા ઉપર કે જેના ઉપર તારો ગઝબ અને ગુસ્સો ઉતર્યો, અને ન એ લોકોનો રસ્તો કે જેઓ ગુમરાહ થઈ ગયા છે, આડે રસ્તે વળી ગયા ને ભટકી ગયા છે.